શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 43મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સમગ્ર દુઃખને હરણ કરનાર નામને ધારણ કરતા શ્રીહરિએ વડતાલમાં પોતાના નિવાસસ્થાને સર્વે ભક્તજનોની સભામાં સયાજીરાવ રાજાની ખૂબ જ પ્રશંસા કરી અને વડોદરા નગરમાં જે કાંઈ વસ્ત્ર, આભૂષણ અને ધન વગેરે જે કાંઈ પણ ભેટ સામગ્રી પ્રાપ્ત થયેલી તે સર્વે શ્રીહરિએ લક્ષ્મીનારાયણ દેવના દેશમાંથી પ્રાપ્ત થયેલી હોવાથી પુત્ર રઘુવીરજી મહારાજને અર્પણ કરી પોતાને સ્વસ્થ ચિત્તે દશમ સ્કંધ સાંભળવાની ઈચ્છા હતી. તેથી શ્રીહરિ ઉત્તમ રાજા આદિ સર્વેને ગઢપુર મોકલવાની ઈચ્છાથી તેઓ પ્રત્યે કહેવા લાગ્યા, હે ઉત્તમ નૃપતિ, તમે અત્યારે જયા, લલિતા આદિ સર્વે સંબંધીજનોની સાથે દુર્ગપુર જાઓ. હે ભાઈઓ, તમે પણ સર્વે પરિવારને સાથે લઈ આ ઉત્તમ રાજા ભેળા ગઢપુર સીધાવો. હું અહીં દશમ સ્કંધનું શ્રવણ કરી ચોક્કસ ગઢપુર પધારીશ. આ પ્રમાણેની મારી ઈચ્છા છે, માટે તમે સર્વે ગઢપુર સીધાવો. હે રાજન, આ પ્રમાણે એકાંત સ્થળમાં રહેવા ઈચ્છતા શ્રીહરિએ કહ્યું. તેથી તેઓ ભગવાન શ્રીહરિને છોડીને જવા ન ઈચ્છતા હોવા છતાં સર્વે શ્રીહરિના વચનનો અનાદર ન થાય તે હેતુથી ગઢપુર જવા નીકળ્યા. પોતાના પરિવારજનોને સાથે લઈ ઉત્તમ રાજા તથા રામપ્રતાપભાઈ વગેરે ભગવાન શ્રીહરિના સંબંધીજનો પણ ગઢપુર પધાર્યા. અહીં વડતાલમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર દર્શન માટે ભેળા થયેલા અન્ય પશ્ચિમ પ્રદેશના તથા ભાલ પ્રદેશના ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં પોતપોતાના ગામ તથા નગરે સીધાવ્યા. જુદા જુદા દેશોમાં રહેલા ભક્તજનોને બોધ આપવા માટે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પણ આજ્ઞા આપી. તેથી તેઓ પણ દેશાંતરમાં ગયા. પછી શ્રીહરિએ સંવત 1882ના કાર્તિકવદ એકાદશીની તિથિથી આરંભીને દશમ સ્કંધની કથાનું પ્રથમ અધ્યાયથી આરંભ કરી દોઢ માસ સુધી એકાંત સ્થળમાં શ્રવણ કર્યું, હે ભોપાલ. અને તે દશમ સ્કંધ શ્રીહરિને બહુ જ ગમ્યો, તેથી તેની આદરપૂર્વક ખૂબ જ પ્રશંસા કરી. પછી શ્રીહરિએ વસંત પંચમી સુધી પંચમ સ્કંધનું શ્રવણ કર્યું. તે સ્કંધ પણ તેમને બહુ ગમ્યો, તેથી સભામાં તેની પણ ખૂબ જ પ્રશંસા કરી. શ્રીમદ ભાગવત પુરાણના આ બંને સ્કંધ શ્રીહરિને અતિશય પ્રિય હતા. ગ્રંથ પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિએ વક્તા પ્રાગજી પુરાણીને વસ્ત્ર, આભૂષણ, ધનાદિકથી ખૂબ જ સંતોષ પમાડી મધ્યાહ્ન સમયે વસંતોત્સવ ઉજવ્યો. તે ઉત્સવમાં શ્રીહરિએ ગીત વાજિંત્રોના નાદની સાથે પૂજારી નારાયણાનંદાદિ શ્રેષ્ઠ બ્રહ્મચારીઓની પાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મહાપૂજન કરાવ્યું. તે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રીહરિએ આશરે 1000 જેટલા બ્રાહ્મણોને જમાડ્યા અને તેઓને દક્ષિણાની સાથે કોમળ સુંવાળા ધાબળાઓનું દાન કર્યું. એ અવસરે વડતાલની સમીપના ગામોના ભક્તજનો ભગવાન શ્રીહરિના દર્શને આવેલા. તે ભક્તો પણ ફરી પોતપોતાના ગામે ચાલ્યા ગયા. હે રાજન, તે દિવસે બપોર પછી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી એકાંત સ્થળમાં બેસી પોતાના આશ્રિત ભક્તજનોનું હિત ચિંતવન કરવા લાગ્યા ને સર્વે ભક્તજનોના હિતને માટે એક મંગલ પત્રિકા લખવાનો નિર્ણય કર્યો કે સમગ્ર દેશમાં રહેલા ભક્તજનોને ધર્મની શિક્ષા આપતી એક પત્રિકા લખું ને સર્વ પ્રત્યે મોકલું. એ શિક્ષાપત્રીનું વાંચન કરી મારા સર્વે આશ્રિતો તે પ્રમાણે વર્તશે. મારા અંતરનો આશય જે છે તેને તે સર્વે ભક્તજનો આ શિક્ષાપત્રી દ્વારા જાણશે ને શું કરવું ને શું ના કરવું એના સંશયથી રહિત થશે. હું જ્યારે આ પૃથ્વી પરથી અંતર્ધાન થઈશ ત્યારે આ પૃથ્વી પર મારા સમગ્ર ભક્તજનોને મારા સ્પષ્ટ વાક્યોના સ્વરૂપમાં રહેલી આ શિક્ષાપત્રી આધારરૂપ થશે. હે રાજન, આ પ્રમાણે વિચારી ધર્માત્મા શ્રીહરિએ સદાય પોતાની સેવામાં રહેતા શુકાનંદ સ્વામી પાસે કાગળ, શાહીનો ખડીયો ને પાટિયા સાથે સુંદર કલમ મંગાવી સર્વના સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ આ પૃથ્વી પર સદ્ધર્મનું સ્થાપન કરવા સર્વે શાસ્ત્રોનો સાર પોતાની અતિશય શ્રેષ્ઠ બુદ્ધિથી દહીંમાંથી માખણ તારવે તેમ ગ્રહણ કરીને શિક્ષાપત્રીનું લેખન કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી સહજાનંદ સ્વામી જમણા સાથળ ઉપર પાટી સહિત કાગળને રાખી ડાબા હસ્તકમળથી તેને પકડી રાખીને આગળના ભાગથી સહેજ વળેલા જમણા હસ્તકમળમાં કલમ ધારણ કરી મુખારવિંદને આગળ સહેજ નમતું રાખી શિક્ષાપત્રી લખવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ વડતાલપુરે એકાંત સ્થળમાં બેસી શિક્ષાપત્રી લખવાનો પ્રારંભ કર્યો એ નામે 43મો અધ્યાય પૂર્ણ થયો.